શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 38 રૈવત મનુની ઉત્પત્તિ અને તેમના મનવંતરનું વર્ણન. માર્કંડેજી કહે છે, બ્રહ્મન, પાંચમા મનુનું નામ રૈવત હતું. તેમની ઉત્પત્તિનું વર્ણન કરું છું, સાંભળો. પૂર્વકાળમાં ઋત્વાક નામે પ્રસિદ્ધ એક મહર્ષિ હતા. તેમને ત્યાં ઘણા સમય સુધી કોઈ પુત્ર ન થયો. દીર્ઘકાળ પછી થયો તો ખરો, પરંતુ રૈવતી નક્ષત્રના અંતિમ ચરણમાં તેનો જન્મ થયો. તેમણે બાળકના જાતકર્મ વગેરે સંસ્કાર વિધિપૂર્વક સંપન્ન કર્યા, ઉપનયન વગેરે પણ કરાવ્યા, પરંતુ તે સુશીલ ન થઈ શક્યો. જ્યારથી તેનો જન્મ થયો ત્યારથી તે મહર્ષિ પણ લાંબા સમય સુધી પજવતા રોગથી ગ્રસ્ત થઈ ગયા. તેની માતા પણ કોઢ વગેરેથી પીડિત થઈને બહુ દુઃખી થવા લાગી. બાળકના પિતા અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા કે આ કેવો અનર્થ પ્રાપ્ત થયો. આ બાજુ તે દુષ્ટ બુદ્ધિવાળા પુત્રે બીજા મુનિકુમારની પત્નીનું અપહરણ કરી લીધું. એનાથી ખિન્ન ચિત્ત થઈને ઋત્વાકે કહ્યું, મનુષ્યનું પુત્ર વિહોણા રહેવું સારું છે, પરંતુ કુપુત્રનું હોવું બિલકુલ સારું નથી. કુપુત્ર તો માતા પિતાના હૃદયને સદા બાળતો રહે છે અને સ્વર્ગમાં ગયેલા પિતૃઓને પણ નીચે પાડી દે છે. તે તો માત્ર માતા પિતાને દુઃખ આપવા માટે જ હોય છે. તે પરમાત્મા પુત્રને ધિક્કારે છે, જેમના પુત્ર સર્વના પ્રિય, પરોપકારી, શાંત તથા ઉત્તમ કર્મમાં લાગેલા રહે છે તે જ ધન્ય છે. મને આ જન્મમાં કુપુત્રના કારણે સુખ ન મળ્યું અને પરલોકથી વિમુક્ત થવું પડ્યું. કુપુત્રનો આશ્રય લેનાર મારો અધમ જન્મ માત્ર નરકમાં લઈ જનારો છે, ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરનારો નથી. આ પ્રમાણે અત્યંત દુષ્ટ પુત્રના દુરાચારથી ઋત્વાક મુનિનું હૃદય બળવા લાગ્યું. એમણે ગર્ગ મુનિને આનું કારણ પૂછ્યું. ઋત્વાક બોલ્યા, મહામુને, પૂર્વકાળમાં ઉત્તમ વ્રતનું પાલન કરીને મેં સર્વ વેદોનું વિધિપૂર્વક અધ્યયન કર્યું અને તે સમાપ્ત થયા પછી વૈદિક વિધિ અનુસાર સ્ત્રી સાથે લગ્ન કર્યા. પછી સ્ત્રીને સાથે રાખીને વેદો અને સ્તુતિઓમાં બતાવેલા બધા કર્તવ્ય કર્મોનું અનુષ્ઠાન કર્યું. આજ સુધી કોઈ પણ ક્રિયાના અનુષ્ઠાનમાં ન્યૂનતા આવવા દીધી નથી. મુને, પૂમ નામના નરકના ડરથી મેં ગર્ભાધાનની વિધિથી પુત્ર ઉત્પત્તિનો ઉદ્દેશ્ય રાખીને સ્ત્રી સાથે સમાગમ કર્યો છે, કામોપભોગ માટે નહીં. આ બધું કરવા છતાં પણ આવા કુપુત્રનો જન્મ કેમ થયો? શું એ મારા દોસ્તથી અથવા તેના પોતાના દોસ્તથી ઉત્પન્ન થયો છે, જે પોતાની દુષ્ટતાથી અમારા માટે દુઃખદાયી અને બંધુઓ માટે શોકજનક થઈ ગયો છે? ગર્ગે કહ્યું, મુનિશ્રેષ્ઠ, તમારો આ પુત્ર રેવતી નક્ષત્રના અંતિમ ચરણમાં ઉત્પન્ન થયો છે, તેથી દૂષિત સમયમાં જન્મ ગ્રહણ કરવાને કારણે એ તમારા માટે દુઃખદાયી થઈ ગયો છે. ઋત્વાક બોલ્યા, મારો એક જ પુત્ર હતો, તો પણ રેવતી નક્ષત્રના અંતિમ ભાગમાં ઉત્પન્ન થવાના કારણે તેનામાં આવી દુષ્ટતા આવી ગઈ, તેથી રેવતીનું શીઘ્ર પતન થઈ જાય. મુનિને આ પ્રમાણે શ્રાપ આપતા જ રેવતી નક્ષત્ર આકાશમાંથી પડ્યું. સંપૂર્ણ સંસાર વિસ્મિત ચિત્તે આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તે નક્ષત્ર કુમુદગીરીની ચારે બાજુ પડી ગયું. ત્યાંના વન, ગુફાઓ તથા ઝરણા વગેરે ઓચિંતા પ્રકાશિત થઈ ઉઠ્યા. રેવતી નક્ષત્રના પડવાથી કુમુદગીરીનું નામ રૈવત પર્વત થઈ ગયું. તે નક્ષત્રનું જે તેજ હતું તે કમળોથી સુશોભિત સરોવરના રૂપમાં પ્રગટ થઈ ગયું. તે સમયે તે સરોવરમાંથી એક અત્યંત સુંદર કન્યા પ્રગટ થઈ. તે કન્યા રેવતીના તેજથી પ્રગટ થઈ હતી, તેથી પ્રમુચ મુનિએ તેને જોઈને તેનું નામ રેવતી રાખી દીધું. તે તેમના આશ્રમની સમીપ જ પ્રગટ થઈ હતી, તેથી તેઓ જ પિતાની જેમ તેનું પાલન કરવા લાગ્યા. જ્યારે કન્યા યુવાવસ્થામાં પ્રવેશ કરી ચૂકી ત્યારે પ્રમુચ મુનિ તેના માટે યોગ્ય વર પૂછવાના વિચારથી અગ્નિશાળામાં ગયા. તેમના પ્રશ્ન કરવાથી અગ્નિદેવ ઉત્તર આપ્યો, આ કન્યાના સ્વામી રાજા દુર્ગમ થશે, જે મહાબળી, મહાપરાક્રમી, પ્રિય વક્તા અને ધર્મવત્સલ છે. આ દરમિયાન મૃગિયાના પ્રસંગમાં રાજા દુર્ગમ મુનિના આશ્રમ પર આવ્યા. તેઓ પ્રિયવ્રતના વંશમાં ઉત્પન્ન અતિ બળવાન અને પરાક્રમી હતા. તેમના પિતાનું નામ વિક્રમશીલ હતું અને તેઓ કાલિંદીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. આશ્રમમાં ગયા પછી જ્યારે તેમને ઋષિ દેખાયા નહીં ત્યારે તેમણે રેવતીને પ્રિય કહીને સંબોધિત કરી અને પૂછ્યું, સુંદરી, મુનિશ્રેષ્ઠ ક્યાં ગયા છે? હું તેમને પ્રણામ કરવા આવ્યો છું. મુનિ અગ્નિશાળામાં બેઠા હતા. ત્યાંથી રાજાનો વાર્તાલાપ અને પ્રિય શબ્દ સાંભળીને તેઓ તરત બહાર નીકળ્યા. તેમણે જોયું, રાજોચિત ચિહ્નોથી યુક્ત રાજા દુર્ગમ વિનિત ભાવે સામે ઊભા છે. તેમને જોઈને મુનિએ ગૌતમ નામના શિષ્યને કહ્યું, ગૌતમ, આ મહારાજ માટે અર્ધ લઈ આવો. રાજા અર્ધ સ્વીકાર કરીને જ્યારે આસન પર બિરાજમાન થયા ત્યારે મહામુનિ પ્રમુચે સ્વાગતપૂર્વક પૂછ્યું, રાજન, આપના ઘર, સેના, કોષ, મિત્ર, સેવકો, મંત્રી તથા શરીરની કુશળતા તો છે ને? રાજાએ કહ્યું, સુવ્રત, આપની કૃપાથી મારે ત્યાં સર્વ કુશળ છે, ક્યાંય પણ કુશળતાનો અભાવ નથી. ઋષિ બોલ્યા, રાજન, મારે ત્યાં એક કન્યા છે, તેના માટે વર શોધવાની ઈચ્છાથી મેં અગ્નિદેવને પૂછ્યું હતું, આનો પતિ કોણ થશે? અગ્નિદેવે કહ્યું, રાજા દુર્ગમ જ આના સ્વામી થશે, તેથી આપ મારી આપેલી આ કન્યાને ગ્રહણ કરો. આપે પણ પ્રિય કહીને આને સંબોધિત કરી છે, તો હવે શેનો વિચાર કરો છો? મુનિની વાત સાંભળીને રાજા દુર્ગમ મૌન રહી ગયા. ત્યારે મહર્ષિ પ્રમુજ પોતાની કન્યાનું વૈવાહિક કાર્ય સંપન્ન કરવા તત્પર થયા. પોતાના વિવાહને માટે પિતાને ઉદ્યત જોઈને કન્યાએ વિનયથી મસ્તક ઝુકાવીને કહ્યું, પિતાજી, જો આપના મારા પર પ્રેમ છે તો કૃપા કરીને મારા લગ્ન રેવતી નક્ષત્રમાં કરો. ઋષિ બોલ્યા, ભદ્રે, ઋત્વાક નામના વિખ્યાત તપસ્વી મુનિએ રેવતી નક્ષત્ર પર ક્રોધ કરીને તેને નક્ષત્ર મંડળથી નીચે પાડી દીધું છે. કન્યાએ કહ્યું, પિતાજી, શું ઋત્વાક મુનિ જ તપસ્વી છે? આપ નથી. જો આપ પણ તપસ્વી છો તો નક્ષત્રને પુનઃ આકાશમાં સ્થાપિત કરી દો. આપ તે જ નક્ષત્રમાં મારા લગ્ન કેમ નથી કરતા? ઋષિ બોલ્યા, ભદ્રે, તારું કલ્યાણ થાવ. હવે તું પ્રસન્ન થા, હું તારા માટે રેવતી નક્ષત્રને પુનઃ ચંદ્રમાના માર્ગમાં સ્થાપિત કરું છું. ત્યાર પછી મહામુનિ પ્રમુચે પોતાની તપસ્યાના પ્રભાવથી રેવતી નક્ષત્રને ફરી પૂર્વવત ચંદ્રમંડળમાં સ્થાપિત કરી દીધું. પછી તે જ નક્ષત્રમાં વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરીને કન્યાના વિધિપૂર્વક લગ્ન કર્યા અને પ્રસન્ન થઈને પોતાના જમાઈને કહ્યું, રાજન, જણાવો, હું આ લગ્નમાં દહેજ રૂપે તમને શું આપું? મારી તપસ્યા અપ્રતિહત એટલે અજીત છે. શું આપને દુર્લભ વસ્તુ પણ આપી હું આપને દુર્લભ વસ્તુ પણ આપી શકું છું? રાજાએ કહ્યું, મુને, મારો જન્મ સ્વયંભૂ મનુના વંશમાં થયો છે, તેથી હું આપની કૃપાથી એવો પુત્ર ઈચ્છું છું જે મનવંતરનો સ્વામી થાય. ઋષિ બોલ્યા, રાજન, તમારી આ કામના પૂર્ણ થશે. તમારો પુત્ર મનુ થઈને સંપૂર્ણ પૃથ્વીનો ઉપભોગ કરશે અને ધર્મનો જ્ઞાતા થશે. પછી રાજા તે સ્ત્રીને સાથે લઈને પોતાના નગરમાં ચાલ્યા ગયા. ત્યાર પછી રેવતીના ગર્ભથી રૈવતનો જન્મ થયો, જે સર્વધર્મથી સંપન્ન અને મનુષ્યોથી અજય હતા. તેઓ સર્વશાસ્ત્રોના જ્ઞાતા અને વેદ વિદ્યાના વિશારદ હતા. તેમના મનવંતરમાં સુમેધા, ભૂપતિ, વૈકુંઠ અને અમિતાભા ચાર દેવગણ હતા. એમનામાંથી પ્રત્યેક ગણમાં 14 દેવતા હતા. આ ચારે દેવગણોના સ્વામી વિભુ નામના ઇન્દ્ર હતા, જેમણે 100 યજ્ઞોનું અનુષ્ઠાન કરીને આ પદને પ્રાપ્ત કર્યું હતું. હિરણ્યરોમા, વેદશ્રી, ઉર્ધ્વબાહુ, વેદબાહુ, સુધામા, પર્જન્ય મહામુનિ તથા વેદ વેદાંતના પારગામી મહાભાગ વશિષ્ઠ, આ 7 રેવત મન્વંતરના ઋષિઓ હતા. બલબંધુ, મહાવીર્ય, શ્રેષ્ઠવ્ય તથા સત્યક વગેરે રેવત મનુના પુત્ર હતા. અધ્યાય 38 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.